श्री पद्म पुराण उत्तरखंड अध्याय 30 नाम कीर्तन नो महिमा तथा श्री विष्णु सहस्त्र नाम स्तोत्र नो वर्णन ऋषिए कहियो। हे सुत जी, तमारो हृदय अत्यंत करुणायुक्त छे, तेथी श्री महादेव जी अने देवर्षि नारद जी नो जे अद्भुत संवाद थयो हतो ते तमे अमने कहियो छे। अमे बधा श्रद्धापूर्वक सांभळी रह्या छीए। हवे तमे कृपापूर्वक ए कहो के महात्मा नारदे ब्रह्माजी पासेथी भगवान नामोना महिमानुं कई रीते श्रवण कर्युं हतुं। आ अध्याय संस्कृत पाठ प्रमाणे 72मो अध्याय छे उत्तरकांडनो, अहीं अनुवाद प्रमाणे 30मो। सुतजी बोल्या, हे द्विज श्रेष्ठ मुनियो, आ विषयमां हूँ प्राचीन इतिहास संभळावुं छूं, तमे बधा ध्यान आपीने सांभळो। आ सांभळवाथी भगवान श्री कृष्णमां भक्ति वधे छे। एक समयनी वात छे, चित्तने पूर्ण एकाग्र राखनारा नारदजी पोताना पिता ब्रह्माजीना दर्शन करवा माटे मेरु पर्वतना शिखर पर गया। त्यां आसन पर बैठेला जगतपति ब्रह्माजीने प्रणाम करीने मुनिश्रेष्ठ नारदजीने आ प्रमाणे कह्युं, हे विश्वेश्वर, भगवानना नामनी जेटली शक्ति छे ते विषे कहो। हे प्रभु, आज संपूर्ण विश्वना स्वामी साक्षात श्री नारायण हरि छे, ते अविनाशी परमात्माना नामनो केवो महिमा छे। ब्रह्माजी बोल्या, बेटा, आ कलियुगमां विशेष करीने नाम कीर्तन पूर्वक भगवाननी भक्ति जे रीते करवी जोईए ते सांभळो, जेना माटे शास्त्रोमां कोई प्राश्चित बताव्युं नथी ते बधा पापोनी शुद्धि माटे एकमात्र विजयशील भगवान श्री विष्णुनुं प्रयत्नपूर्वक स्मरण ज सर्वोत्तम साधन छे। ते समस्त पापोनो नाश करनारु छे। दृष्टम परेशाम पापाना अम अनुक्ताम उक्तानाम विशोधनम विष्णोर जिष्णो हो प्रयत्नेन स्मरणम पापनाशनम। 72मो अध्यायनो 10मो श्लोक। तेथी श्री हरिना नामनु कीर्तन अने जप करवा जोईए। जे आम करे छे ते बधा पापोथी मुक्त थईने श्री विष्णुना परम पदने प्राप्त થાય છે। જે મનુષ્ય હરિ આ બે અક્ષરવાળા નામનું સદા ઉચ્ચારણ કરે છે તે તેના ઉચ્ચારણ માત્રથી મુક્ત થઈ જાય છે, એમાં જરાય સંદેહ નથી। તપસ્યાના રૂપમાં કરવામાં આવતા જે બધા પ્રાયશ્ચિત છે તે બધાથી શ્રીકૃષ્ણનું નિરંતર સ્મરણ શ્રેષ્ઠ છે। જે મનુષ્ય સવારે સાંજે રાત્રે અને મધ્યાહને નારાયણ નામનું ઉચ્ચારણ કરે છે તેના સમસ્ત પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે। યે વદંતિ નરા નિત્યમ હરિરિત્યક્ષરદ્વયમ તસ્યો ઉચ્ચારણ માત્રેણ વિમુક્તાસ્તે ન સંશય। પ્રાશ્ચિતાની સર્વાણી તપઃ કર્માત્મકાની વેયાની તેષામ શેષાણામ કૃષ્ણાનુસ્મરણમ પરમ પ્રાતનિર્ષિ તથા સાયં મધ્યાહન आदिषु स्मरन् नारायणं वाप्नोति सद्यः पापक्षयं नरः नरम नरमः। 72मो अध्याय 12-14 श्लोक संख्या। उत्तम व्रतनु पालन करनारा नारद, मारु कथन सत्य छे, सत्य छे, सत्य छे। भगवानना नामोनु उच्चारण करवा मात्रथी मनुष्य पाप समूहथी मुक्त थई जाय छे। राम राम राम राम ना वारंवार जप करनार मानस जो चांडाळ होय तो पण ते पवित्रात्मा थई जाय छे, एमां सहेज पण संदेह नथी। तेणे नाम कीर्तन मात्र थी कुरुक्षेत्र काशी गया ने द्वारका वगैरे संपूर्ण तीर्थोनुं सेवन करी लीधुं। जे कृष्ण कृष्ण कृष्णना जप अने कीर्तन करे छे ते मृत्यु पछी भगवानना धाममां आनंद भोगवे छे। हे ब्रह्मन, જે કળિયુગમાં પ્રસન્નતાપૂર્વક ઋષિ નામના જપ અને કીર્તન કરે છે તે ભગવદ્ ભક્ત મનુષ્ય મહાન પાપથી છુટકારો પામી જાય છે। સત્યુગમાં ધ્યાન ત્રેતામાં યજ્ઞ તથા દ્વાપરમાં પૂજન કરીને મનુષ્ય જે કંઈ પામે છે તે જ કળિયુગમાં માત્ર ભગવાન કેશવનું કીર્તન કરવાથી પ્રાપ્ત કરી લે છે। જે લોકો આ વાતને જાણી લઈને ભગવાન કેશવના ભજનમાં લીન થાય છે તે બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત કરી લે છે। મત્સ્ય કુર્મ વરાહ ઋષિ વામન પરશુરામ શ્રીરામ શ્રીકૃષ્ણ બુદ્ધ અને કલ્કી આ 10 અવતાર આ પૃથ્વી પર થયા છે એમના નામોચ્ચારણથી, એમના નામોચ્ચારણ માત્રથી બ્રહ્મ હત્યારો પણ શુદ્ધ થઈ જાય છે. જે મનુષ્ય પ્રાતઃ કાળે ગમે તે રીતે પણ શ્રી વિષ્ણુ નામનું કીર્તન, જપ તથા ધ્યાન કરે છે તે અવશ્ય મુક્ત થાય છે, નરમાંથી નારાયણ થઈ જાય છે. સત્યમ સત્યમ પુનઃ સત્યમ ભાષિતમ મમ સુવ્રત, નામ ઉચ્ચારણ માત્રેણ મહાપાપ ત પ્રમુચ્યતે, રામ રામેતિ રામેતિ રામેતિ ચ પુનર્જપન ચ ચાંડાલોપી પુતાત્મા જાયતે નાત્ર સંશય. કુરુક્ષેત્રમ તથા કાશી ગયા વે દ્વારકા તથા સર્વમ તીર્થમ કૃતમ તેન નામોચ્ચારણ માત્રતમ માત્રતઃ, કૃષ્ણ કૃષ્ણેતિ કૃષ્ણેતિ ઇતિ વા યો જપન પઠન ઇહ લોકમ પરિત્યજત મોદતે વિષ્ણુ સનિધ્યો. નૃસિંહેતિ મુદા વિપ્રવર્તતે યો જપન પઠન મહાપાપાત પ્રમુચ્યેત કલો ભોગવતો નરઃ. ધ્યાયન કૃતે યજન યજ્ઞેસ્ત્રેતાયામ દ્રાપરે દ્રાપરે અર્ચયન યદાપ્નોતિ તદાપ્નોતિ કલો સંકીર્ત્ય કેશવમ, યે તજ્ઞાત્વા નિમગ્નાશ્વ જગદ આત્મનિ કેશવે સર્વ પાપ પરિક્ષિણા યાંતિ વિષ્ણોઃ પરમ પદમ. મત્સ્યઃ કુર્મો વરાહશ્વ નૃસિંહો વામનસ્તથા રામો રામશ્વ કૃષ્ણશ્વ બુદ્ધઃ કલ્કિ તત સ્મૃતઃ, એતે દશાવતારશ્વ પૃથ્વીયામ પરિકીર્તિતાઃ એતેષામ નામ માત્રેણ બ્રહ્મા શુદ્ધયતે સદા. પ્રાતઃ પઠન જપન ધ્યાયન વિષ્ણોર્નામ યથા તથા મુચ્યતે નાત્ર સંદેહ સ વેવ નારાયણો ભવેત. 72મા અધ્યાયના 20થી 29 શ્લોક સંખ્યા. શુતજી કહે છે, આ સાંભળીને નારદજીને બહુ આશ્ચર્ય થયું. તેમણે પોતાના પિતા બ્રહ્માજીને કહ્યું, હે તાત, તીર્થ સેવન માટે પૃથ્વી પર ભ્રમણ કરવાની શી જરૂર છે? જેમના નામનું એવું મહાત્મય છે કે જેને સાંભળવા માત્રથી મોક્ષ પ્રાપ્તિ થઈ જાય છે, તે ભગવાનનું જ સ્મરણ કરવું જોઈએ, જેના મુખેથી રામ રામના જપ થતા રહે છે, તે જ મહાન તીર્થ છે, તે જ મહાન ક્ષેત્ર છે, તથા તે જ સમસ્ત કામનાઓને પૂર્ણ કરનાર છે. હે સુવ્રત, ભગવાનના કીર્તન કરવા યોગ્ય ક્યાં ક્યાં નામ છે તે બધા નામો વિશેષ રૂપે કહો. બ્રહ્માજીએ કહ્યું, બેટા, આ ભગવાન વિષ્ણુ સર્વત્ર વ્યાપક સનાતન પરમાત્મા છે. એમનું ન આદિ છે ન અંત, લક્ષ્યથી યુક્ત સંપૂર્ણ ભૂતોના આત્મા તથા સમસ્ત પ્રાણીઓને ઉત્પન્ન કરનારા છે. જેમનાથી મારી ઉત્પત્તિ થઈ છે તે ભગવાન વિષ્ણુ સદા મારી રક્ષા કરે. તેઓ જ કાલના પણ કાલ અને તેઓ જ મારા પૂર્વજ છે. તેમનો કદી વિનાશ થતો નથી. તેમના નેત્રો કમળ જેવા શોભાયમાન છે. તેઓ પરમ બુદ્ધિમાન અવિકારી અને અંતર્યામી છે. સદા શેષનાગની સૈયા પર સેન કરનારા ભગવાન વિષ્ણુ હજારો મસ્તકવાળા છે. તેઓ મહાપ્રભુ છે. સંપૂર્ણ જીવ તેમના જ સ્વરૂપ છે. ભગવાન જનાર્દન સાક્ષાત વિશ્વરૂપ છે. કૈટભ નામના અસુરનો વધ કરનારા કરવાના કારણે તેઓ કૈટભારી કહેવાય છે. તેઓ જ વ્યાપક હોવાના કારણે વિષ્ણુ ધારણ પોષણ કરવાના કારણે ધાતા અને જગદીશ્વર છે. હે નારદ, હું તેમનું નામ અને ગોત્ર જાણતો નથી. હે તાત, હું માત્ર વેદોનો વક્તા છું, વેદાતીત પરમાત્માનો જ્ઞાતા નથી. તેથી દેવર્ષે, તમે ત્યાં જાઓ જ્યાં ભગવાન વિશ્વનાથ રહે છે. હે મુનિશ્રેષ્ઠ, તેઓ તમને સંપૂર્ણ તત્વનું વર્ણન કહી સંભળાવશે. કૈલાસના સ્વામી શ્રી મહાદેવ જ અંતર્યામી પુરુષ છે. તેઓ દેવતાઓના સ્વામી અને બધા ભક્તોના આરાધ્ય દેવ છે. પાંચ મુખોથી સુશોભિત ભગવાન ઉમાનાથ બધા દુઃખોનો વિનાશ કરવાવાળા છે. સંપૂર્ણ વિશ્વના ઈશ્વરી વિશ્વ શ્રી વિશ્વનાથજી સદા ભક્તો પર દયા કરવાવાળા છે. હે નારદ, તમે ત્યાં જાઓ, તેઓ તમને બધું જ કહી દેશે. સુતજી કહે છે, પિતાની વાત સાંભળીને દેવર્ષિ નારદ કૈલાસ પર્વત પર, જ્યાં કલ્યાણપ્રદ ભગવાન વિશ્વેશ્વર નિત્ય નિવાસ કરે છે, ત્યાં ગયા. દેવતાઓ દ્વારા પૂજિત દેવાધિદેવ જગદગુરુ ભગવાન શંકર કૈલાસના શિખર પર બિરાજમાન હતા. તેમના પાંચ મુખ દસ ભુજાઓ દરેક મુખ પર ત્રણ નેત્ર તથા હાથમાં ત્રિશુળ, કપાલ ખટવાંગ, તીક્ષ્ણ શૂલ, ખડક અને પિનાક નામનું ધનુષ્ય શોભાયમાન થઈ રહ્યા હતા. નદી પર સવારી કરનારા વરદાતા ભગવાન ભીમ પોતાના અંગોમાં ભસ્મ લગાવીને સર્પોની શોભાથી યુક્ત ચંદ્રમાનો મુગટ પહેરીને કરોડો સૂર્ય જેવા દિદીપ્યમાન થઈ રહ્યા હતા. નારદજીએ તેમને સાષ્ટાંગ દંડવત કર્યા. તેમને જોઈને મહાદેવજીના નેત્ર કમળ ખીલી ઉઠ્યા. તે સમયે વૈષ્ણવોમાં સર્વશ્રેષ્ઠ શિવજીએ બ્રહ્મચારીઓમાં શ્રેષ્ઠ નારદજીને પૂછ્યું, હે દેવર્ષિ પ્રવર, કહો ક્યાંથી આવી રહ્યા છો? નારદજીએ કહ્યું, ભગવત, એકવાર હું બ્રહ્માજીની પાસે ગયો હતો ત્યાં મેં તેમના મુખેથી ભગવાન વિષ્ણુના પાપનાશક મહાત્મયનું શ્રવણ કર્યું. હે સુરશ્રેષ્ઠ, બ્રહ્માજીએ મારી સામે ભગવાનના મહિમાનું સારી પેઠે વર્ણન કર્યું. ભગવાનના નામની જેટલી શક્તિ છે તે પણ મેં તેમના મુખેથી સાંભળી છે. ત્યાર પછી મેં વિષ્ણુના નામો વિશે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે કહ્યું, નારદ, હું આ વાતને જાણતો નથી. આનું જ્ઞાન મહારુદ્રને છે, તેઓ જ બધું કહેશે. આ સાંભળીને હું તમારી પાસે આવ્યો છું. આ ઘોર કળિયુગમાં માણસોનું આયુષ્ય ઓછું હશે, તેઓ સદા ધર્મમાં તત્પર રહેશે, ભગવાનના નામોમાં તેમની નિષ્ઠા નહીં હોય. કળિયુગના બ્રાહ્મણ પાખંડી, ધર્મથી વિરક્ત, સંધ્યાનો ત્યાગ કરનારા, વ્રતરહિત, દુષ્ટ અને મલિન હશે. જેવા બ્રાહ્મણો હશે તેવા જ ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર તથા અન્ય જાતિના લોકો પણ હશે. મોટા ભાગે મનુષ્ય ભગવાનના ભક્ત નહીં હોય. ત્રીજોથી બહાર ગણાતા શુદ્ર કળિયુગમાં ધર્મ અધર્મ તથા હિત અહિતનું જ્ઞાન પણ ધરાવતા નથી. એવું જાણીને હું તમારી પાસે આવ્યો છું. તમે કૃપા કરીને વિષ્ણુના સહસ્ત્ર નામોનું વર્ણન કરો, જે મનુષ્યને માટે સૌભાગ્યજનક, પરમ ઉત્તમ તથા સર્વદા ભક્તિભાવને વધારનારા છે. એ જ પ્રમાણે જે બ્રાહ્મણોને બ્રહ્મજ્ઞાન, ક્ષત્રિયોને વિજય, વૈશ્યોને ધન તથા શુદ્રોને સદા સુખ આપનારા છે. હે સુરત, જે સહસ્ત્ર નામ પરમ ગોપનીય છે તેનું વર્ણન કરો, તે પરમ પવિત્ર તથા સદા સર્વ તીર્થમય છે, તેથી હું તેનું શ્રવણ કરવા ચાહું છું. હે પ્રભુ, હે વિશ્વેશ્વર, કૃપા કરીને તે સહસ્ત્ર નામનો ઉપદેશ કરો. નારદજીના વચન સાંભળીને ભગવાન શંકરના નેત્ર આશ્ચર્યથી ચકિત થઈ ગયા. ભગવાન વિષ્ણુના નામનું વારંવાર સ્મરણ કરીને તેમના શરીરમાં રોમાંચ થઈ ગયો. તેઓ બોલ્યા, હે બ્રહ્મન, ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામ પરમ ગોપનીય છે, તે સાંભળીને મનુષ્ય કદી દુર્ગતિમાં પડતો નથી. આમ કહીને ભગવાન શંકરે નારદજીને વિષ્ણુ સહસ્ત્ર નામનો ઉપદેશ આપ્યો, જે પૂર્વ કાળમાં તેઓ ભગવતી પાર્વતીજીને સંભળાવી ચૂક્યા હતા. આ પ્રમાણે નારદજીએ કૈલાશ પર્વત પર ભગવાન મહેશ્વર પાસેથી શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી દેવ યોગથી એકવાર તેઓ કૈલાસથી ઉતરીને નેમિષારણ્ય નામના તીર્થમાં આવ્યા. ત્યાંના ઋષિઓએ ઋષિ શ્રેષ્ઠ મહાત્મા નારદને આવેલા જોઈને વિશેષ રૂપે તેમનું સ્વાગત કર્યું. તેમણે વિષ્ણુ ભક્ત વિપ્રવર નારદજીના ઉપર પુષ્પવૃષ્ટિ કરી પાદ્ય અર્ધ્ય આપ્યા. તેમની આરતી ઉતારી અને ફળમૂળ નિવેદન કરીને પૃથ્વી પર સાષ્ટાંગ પ્રણામ કર્યા. ત્યાર પછી તેઓ બોલ્યા, મહામુનિ, અમે લોકો આ વંશમાં જન્મ લઈને આજે કૃતાર્થ થઈ ગયા, કેમ કે આજે અમને પરમ પવિત્ર અને પાપોના નાશ કરનારા તમારા દર્શન થયા. હે દેવર્ષિ, આપની કૃપાથી અમે પુરાણોનું શ્રવણ કર્યું છે. હે બ્રહ્મન, હવે તમે કહો કે કઈ રીતે સમસ્ત પાપોનો ક્ષય થઈ શકે છે? દાન, તપસ્યા, તીર્થ, યજ્ઞ, યોગ, ધ્યાન, ઇન્દ્રિય નિગ્રહ અને શાસ્ત્ર સમુદાય વિના જ મુક્તિ કઈ રીતે મળી શકે? નારદજી બોલ્યા, હે મુનિવરો, એક સમય ભગવતી પાર્વતીએ કૈલાસ શિખર પર બેઠેલા પોતાના પ્રિયતમ દેવાધિદેવ જગદગુરુ મહાદેવજીને આ પ્રમાણે પ્રશ્ન કર્યો. પાર્વતી બોલ્યા, હે ભગવાન, તમે સર્વજ્ઞ અને સર્વ પૂજિત શ્રેષ્ઠ દેવતા છો, જન્મ મૃત્યુથી રહિત, સ્વયંભૂ અને સર્વશક્તિમાન છો. હે સ્વામી, તમે સદા કોનું ધ્યાન કરો છો? ક્યાં મંત્રના જપ કરો છો? હે દેવેશ્વર, જાણવાની મારા મનમાં બહુ ઉત્કંઠા છે. હે સુરત, જો હું તમારી પ્રિયતમા અને કૃપાપાત્ર છું તો મને યથાર્થ વાત કહો. મહાદેવજી બોલ્યા, હે દેવી, પહેલા સતયુગમાં વિશુદ્ધ ચિત્તવાળા બધા લોકો સંપૂર્ણ ઈશ્વરોના પણ ઈશ્વર એકમાત્ર ભગવાન વિષ્ણુનું તત્વ જાણીને તેમના નામોના જપ કર્યા કરતા હતા, અને તેના પ્રભાવથી આ લોક તથા પરલોકમાં પણ પરમ ઐશ્વર્યને પ્રાપ્ત કરતા હતા. હે પ્રિય, તુલાદાન, અશ્વમેઘ વગેરે યજ્ઞ, કાશી, પ્રયાગ વગેરે તીર્થોમાં કરેલા સ્નાન વગેરે શુભ કર્મ, ગયામાં કરેલા પિત્રોના શ્રાદ્ધ તર્પણ વગેરે, વેદોના સ્વાધ્યાય વગેરે, જપ કઠિન તપ નિયમ યમ, જીવો પર દયા, ગુરુ શુશ્રુષા, સત્ય ભાષણ વર્ણ અને આશ્રમના ધર્મનું પાલન, જ્ઞાન તથા ધ્યાન વગેરે સાધનોનું કરોડો જન્મો સુધી યોગ્ય રીતે અનુષ્ઠાન કરવા છતાં પણ મનુષ્ય પરમ કલ્યાણમય સર્વેશ ઈશ્વર ભગવાન વિષ્ણુને સર્વેશ્વર ભગવાન વિષ્ણુને પ્રાપ્ત થતા નથી. પરંતુ જે બીજાનો ભરોસો ન કરીને સર્વભાવથી પુરાણ પુરુષોત્તમ શ્રી નારાયણનું શરણ ગ્રહણ કરે છે તેઓ તેમને પ્રાપ્ત કરી લે છે. જે લોકો એકમાત્ર ભગવાન શ્રી વિષ્ણુના નામોનું કીર્તન કરે છે તે સુખપૂર્વક જે ગતિને પ્રાપ્ત કરે છે તેને સમસ્ત ધાર્મિકો પણ પામી શકતા નથી. તેથી સદા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ, તેમને કદી પણ ભૂલવા જોઈએ નહીં. કેમ કે બધા વિધિ નિષેધ એમના કિંકર છે, એમની જ આજ્ઞાનું પાલન કરે છે. સ્મર્તવ્ય સતતમ વિષ્ણુર્વિસ્મર્તવ્યો ને જાતુ ચિત્ત સર્વે વિધિ નિષેધાઃ શુરેત તસ્યેવ હિ કિંકરાઃ. 72મો અધ્યાયનો 6મો શ્લોક. પ્રિય, હવે હું તમને ભગવાન વિષ્ણુના મુખ્ય મુખ્ય 1000 નામોનું વર્ણન કરીશ, જે ત્રણે લોકને મુક્તિ પ્રદાન કરનારા છે. વિનિયોગ. અશ્ય શ્રી વિષ્ણોર નામ સહસ્ત્ર સ્તોત્રસ્ય શ્રી મહાદેવ ઋષિ અનુષ્ટુપ છંદ પરમાત્મા દેવતા હ્રીં બીજમ શ્રીં શક્તિ ક્લીં કિલકમ ચતુર્વર્ગ ધર્માર્થ કામ મોક્ષાર્થે જપે વિનિયોગ. આ વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત્રના મહાદેવજી ઋષિ અનુષ્ટુપ છંદ પરમાત્મા દેવતા હ્રીં બીજ શ્રીં શક્તિ અને ક્લીમ કિલક છે. ચારે પુરુષાર્થ ધર્મ અર્થ કામ તથા મોક્ષની પ્રાપ્તિ હેતુ જપ કરવા માટે આ સ્તોત્રનો વિનિયોગ એટલે પ્રયોગ કરવામાં આવે છે. ઓમ વાસુદેવાય વિદ્મહે મહાહંસાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. અમે શ્રી વાસુદેવના તત્વ સમજવા માટે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. મહાહંસ સ્વરૂપ નારાયણને માટે ધ્યાન કરીએ છીએ. શ્રી વિષ્ણુ અમને પ્રેરિત કરે, અમારા મન બુદ્ધિ ને પ્રેરણા આપીને આ કાર્યમાં જોડે. અંગન્યાસ કરન્યાસ વિધિપૂર્વમ યદા પઠેત તત્ફલમ કોટિ ગુણિતમ ભવત્યેવ ન સંશયમ. જો પહેલા અંગન્યાસ અને કરન્યાસની વિધિ પૂરી કરીને સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો અવશ્ય તેનું ફળ કોટી ગણું થાય છે. અંગન્યાસ. શ્રી વાસુદેવ પરમ બ્રહ્મેતિ હૃદય મૂળ પ્રકૃતિ રીતિ શિર મહાવરાહ ઇતિ શિખા સૂર્યવંશ ધ્વજ ઇતિ કવચમ બ્રહ્માદિ કામ્ય લાલિત્ય જગદા અશ્વર્ય શેષવ ઇતિ નેત્રમ પાર્થાર્થ ખંડિતાક્ષેષ ઇત્યસ્ત્રમ નમો નારાયણાયેતિ ન્યાસમ સર્વત્ર કારયેત. શ્રી વાસુદેવ પરમ બ્રહ્મ. શ્રી વાસુદેવ પરબ્રહ્મ છે. આમ કહીને જમણા હાથની આંગળીઓથી હૃદયનો સ્પર્શ કરવો. મૂળ પ્રકૃતિ એટલે મૂળ પ્રકૃતિનું ઉચ્ચારણ કરીને માથાનો સ્પર્શ કરવો. મહાવરાહ એટલે મહાન વરાહ રૂપધારી ભગવાન વિષ્ણુ. આમ કહીને શિખાનો સ્પર્શ કરવો. સૂર્યવંશ ધ્વજ એટલે સૂર્યવંશના ધ્વજારૂપ ભગવાન શ્રીરામ કહીને બંને હાથેથી બંને ભુજાઓના મૂળ ભાગનો સ્પર્શ કરવો. બ્રહ્માદિ કામ્ય લાલિત્ય જગદાશ્વર્ય શેષવ અવતાર ધારણ કર્યા પછી જેમનું શિશુરૂપ પોતાના અનુપમ સૌંદર્યથી સંસારને આશ્ચર્યમાં નાખી દે છે તથા બ્રહ્મા વગેરે દેવતા પણ તે રૂપમાં તેની ઝાંખી કરવાની અભિલાષા રાખે છે તે ભગવાન વિષ્ણુ ધન્ય છે. આમ કહીને નેત્રોનો સ્પર્શ કરો. પાર્થાર્થ ખંડિતાશેષ અર્જુનને માટે મહાભારતના સમસ્ત વીરોનો સંહાર કરનારા શ્રીકૃષ્ણ. આમ કહીને તાળી પાડવી. અંતમાં નમો નારાયણાય શ્રી નારાયણને નમસ્કાર છે. આમ બોલીને સર્વાંગનો સ્પર્શ કરો. અહીં અંગન્યાસની વિધિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ જ મંત્રોથી કરણન્યાસ પણ કરી શકાય છે તેની વિધિ આ પ્રમાણે છે. શ્રી વાસુદેવ પરમ બ્રહ્મ, આમ બોલીને બંને હાથના અંગૂઠાને પરસ્પર મેળવો. એ જ પ્રમાણે મૂળ પ્રકૃતિ કહીને બંને તર્જનીઓને, મહાવરાહનું ઉચ્ચારણ કરીને બંને મધ્ય આંગળીઓને, સૂર્યવંશ ધ્વજ કહીને બંને અનામિકાઓને, બ્રહ્માદિ કામ્ય લાલિત્ય જગદા સ્વર્ય શેષવહનું ઉચ્ચારણ કરીને બંને કનિષ્ઠકા આંગળીઓને, પાર્થાર્થ ખંડિતા શેષ કહીને બંને હથળીઓને, તથા નમો નારાયણનું ઉચ્ચારણ કરીને હથોળીઓના પૃષ્ઠભાગને પરસ્પર સ્પર્શ કરવો. ઓમ નમો નારાયણાય પુરુષાય મહાત્મને, વિશુદ્ધ સત્તાય મહાહંસાય ધીમહી તન્નો દેવ પ્રચોદયાત. ઓમકારરૂપ સર્વ અંતર્યામી મહાત્મા નારાયણને નમસ્કાર છે. વિશુદ્ધ સત્વમય મહાહંસ સ્વરૂપ શ્રી વિષ્ણુને અમે ધ્યાન કરીએ છીએ, તેથી શ્રી વિષ્ણુ દેવતા અમને સત્કાર્યમાં પ્રેરિત કરે. ક્લિમ કૃષ્ણાય વિદ્મહે હિમ રામાય ધીમહિ તન્નો દેવ પ્રચોદયાત. ક્લિમ રૂપ શ્રી કૃષ્ણ તત્વને સમજવા માટે અમે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. હરિમ રૂપ શ્રી રામનું અમે ધ્યાન કરીએ છીએ, તે દેવ શ્રી રઘુનાથજી અમને પ્રેરિત કરે. શમ નૃ સિંહાય વિદ્મહે શ્રીકંઠાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. સમકલ્યાણમય ભગવાન ઋષિનું તત્વ જાણવા માટે અમે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, શ્રીકંઠનું ધ્યાન કરીએ છીએ, તે શ્રી નૃસિંહ રૂપ ભગવાન વિષ્ણુ અમને પ્રેરિત કરે. ઓમ વાસુદેવાય વિદ્મહે દેવકી સુતાય ધીમહિ તન્નઃ કૃષ્ણઃ પ્રચોદયાત. ઓમકાર રૂપ શ્રી વાસુદેવનું તત્વ જાણવા માટે અમે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, શ્રી દેવકી નંદન શ્રી કૃષ્ણનું અમે ધ્યાન કરીએ છીએ, તે શ્રી કૃષ્ણ અમને પ્રેરિત કરે. ઓમ હામ હ્રીમ હૃમ હૈ હોમ હ્યુમ કલમ કૃષ્ણાય ગોવિંદાય ગોપી જનવલ્લભાય નમઃ સ્વાહા. ઓમ હામ હ્રીમ હૃમ હૈમ હોમ હ યહ કલમ સચ્ચિદાનંદ સ્વરૂપ ગોપી જનોના પ્રિયતમ ભગવાન ગોવિંદને નમસ્કાર છે. અમે તેમની તૃપ્તિને માટે ઉત્તમ રીતે હવન કરીએ છીએ, પોતાનું સર્વકાય અર્પણ કરીએ છીએ. ઇતિ મંત્રમ સમુચ્ચર્યાય યજેદ વા વિષ્ણુમ વ્યયમ શ્રીનિવાસમ જગન્નાથમ તતઃ સ્તોત્રમ પઠેત સુધી હી. ઓમ વાસુદેવ પરમ બ્રહ્મ પરમાત્મા પરાત્પર. ઉપયુક્ત મંત્રોનું ઉચ્ચારણ કરીને લક્ષ્મીના નિવાસસ્થાન અને સંસારના સ્વામી અવિનાશી ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરવું. એ પછી વિદ્વાન પુરુષ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરે. ઓમ સચ્ચિદાનંદ સ્વરૂપ વાસુદેવ. સંપૂર્ણ પ્રાણીઓને પોતાનામાં વસાવનારા તથા સમસ્ત પ્રાણીઓમાં સર્વાત્મ રૂપે વસનારા ચતુર્વ્યૂહમાં વાસુદેવ સ્વરૂપ પરમ બ્રહ્મ એટલે સર્વોત્કૃષ્ટ બ્રહ્મ નિર્ગુણ પરમાત્મા. પરમાત્મા કહેતા પરમ શ્રેષ્ઠ નિત્યમ શુદ્ધમ બુદ્ધમ મુક્ત સ્વભાવ. ચોથું પરમાત્પર પરાત્પર એટલે પર અર્થાત પ્રકૃતિથી પણ પર બિરાજમાન પરમાત્મા. પરમ ધામ પરમ જ્યોતિ પરમ તત્વમ પરમ પદમ પર શિવ પરો ધ્યેય પરમ જ્ઞાનમ પરાપતિ પરાગતિ. 5-12 નામો. પરમ ધામ એટલે સર્વોત્તમ વૈકુંઠ ધામ નિર્ગુણ પરમાત્મા. પરમ જ્યોતિ સૂર્ય વગેરે જ્યોતિઓનો પણ પ્રકાશિત કરવાવાળા સર્વોત્કૃષ્ટ જ્યોતિ સ્વરૂપ. પરમ તત્વમ પરમ તત્વ ઉપનિષદો દ્વારા જાણવા યોગ્ય સર્વોત્તમ રહસ્ય. પરમ પદમ પ્રાપ્ત કરવા યોગ્ય સર્વોત્કૃષ્ટ પદ મોક્ષ સ્વરૂપ. પર શિવ પરમ કલ્યાણ સ્વરૂપ. પરો ધ્યેય ધ્યાન કરવા યોગ્ય સર્વોત્તમ દેવ ચિંતનના સર્વશ્રેષ્ઠ આશ્રય. પરમ જ્ઞાનમ ભ્રાંતિરહિત સર્વોત્તમ બોધ સ્વરૂપ પરમાત્મા. પરાગતિ સર્વોત્તમ ગતિ મોક્ષ સ્વરૂપ. પરમાર્થ પરશ્રેષ્ઠ પરાનંદ પરોદય પરો અવ્યક્તાત પરમ વ્યોમ પરમ બુદ્ધિ પરમર્દિધિ હી પરમ પરેશ્વર. 13-20 નામ. પરમાર્થમાં પરમાર્થ એટલે મોક્ષરૂપ પરમ પુરુષાર્થ પરમ સત્ય. પરશ્રેષ્ઠ શ્રેષ્ઠથી પણ શ્રેષ્ઠ પરાનંદ પરમ આનંદમય અપાર આનંદના સાગર, પરોદય સર્વાધિક અભ્યુદયશાળી, અવ્યક્તાત્પર અવ્યક્ત પદવાળી મૂળ પ્રકૃતિથી પર, પરમ વ્યોમ નિત્ય અને અનંત આકાશ સ્વરૂપ નિર્ગુણ પરમાત્મા, પરમ દીર્ધિ સર્વોત્તમ ઐશ્વર્યથી સંપન્ન પરેશ્વર, પર અર્થાત દેવતાઓના પણ ઈશ્વર, નિરામયો નિર્વિકારો નિર્વિકલ્પો નિરાશ્રય નિરાંજનો નિરાલંબો નિર્લેપો નિર્વગ્રહ, નિરામય એટલે રોગ અને શોકથી રહિત, નિર્વિકાર એટલે ઉત્પત્તિ સ્થિતિ વૃદ્ધિ વિપરિણામ પામવું અપક્ષય થવો અને નાશ આ છ વિકારોથી રહિત, નિર્વિકલ્પ સંશય રહિત સંકલ્પ રહિત નિરાશ્રય સ્વયં સૌના આશ્રય હોવાના કારણે અન્ય કોઈ આશ્રયથી રહિત, નિરંજન વાસના અને આસક્તિરૂપી દોષથી રહિત તમોગુણ રહિત, નિરાલંબ આધાર રહિત સ્વયં જ સૌના આધાર, નિર્લેપ જળથી કમળની જેમ રાગ દ્વેષથી દોષોથી અલિપ્ત, 28મો નિર્વગ્રહ વિઘ્ન બાધાઓથી રહિત, નિર્ગુણો નિષ્કલો અનંતો ભયો અચિંત્યો અચોલ અચલો અચિંત અચિંત અતિન્દ્રિયો અમિતો અપારો નિત્યો અનિ હો અવ્યયો અક્ષય, 29મો નિર્ગુણ એટલે સત્વ રજ અને તમ આ ત્રણેય ગુણોથી રહિત પરમાત્મા, નિષ્કલહ અવ્યવ રહિત બ્રહ્મ, અનંત અનંત એટલે અપાર અસીમ અને અવિનાશી પરમેશ્વર, અભય કાળ વગેરેના ભયથી રહિત, અચિંત્ય મનની ગતિથી પર હોવાના કારણે ચિંતનમાં ન આવનારા, અચલ પોતાની મર્યાદાથી વિચલિત ન થનારા, અચિંત સર્વ દ્વારા પૂજિત, અતિન્દ્રિય ઇન્દ્રિયો દ્વારા અગોચર, અમિત માપ કે સીમાથી રહિત મહાન અપરિછિન્ન અપાર પાપ રહિત અનંત નિત્ય સદા રહેવાવાળા સનાતન, અનિહ ચેષ્ટા રહિત બ્રહ્મ, અવ્યય વિનાશ રહિત અક્ષય, 42મો અક્ષય કદી ક્ષીણ ન થનારા, સર્વજ્ઞ સર્વગ સર્વ સર્વદ સર્વભાવન સર્વાસ્તા સર્વશાસ્તા સર્વસાક્ષી પૂજ્ય સર્વસ્ય સર્વદૃક, સર્વજ્ઞ એટલે પરોક્ષ અને અપરોક્ષ સર્વના જ્ઞાતા, સર્વગ એટલે કારણ રૂપે સર્વત્ર વ્યાપ્ત રહેનારા, સર્વ સર્વ સ્વરૂપ સર્વદ ભક્તોને સર્વસ્વ આપનારા, સર્વભાવે સૌને ઉત્પન્ન કરવાવાળા, સર્વા સર્વશાસ્તા સૌના શાસક, સર્વસાક્ષી ભૂત ભવિષ્ય અને વર્તમાન બધા પર દ્રષ્ટિ રાખનારા, 50મો સર્વસ્ય પૂજ્ય સૌના પૂજનીય, સવદૃક સૌના દ્રષ્ટા, સર્વશક્તિ સર્વસાર સર્વાત્મા સર્વતો મુખ, સર્વવાસ સર્વરૂપ સર્વાદી સર્વદુઃખ, 52મો સર્વશક્તિ સર્વ પ્રકારની શક્તિઓથી સંપન્ન, સર્વસાર સર્વના બળ સર્વાત્મા સૌના આત્મા, સર્વતો મુખ બધી બાજુ મુખવાળા વિકરાળ સ્વરૂપ, સર્વવાસ સંપૂર્ણ વિશ્વના વાસસ્થાન, સર્વરૂપ બધામાં બધા રૂપોમાં સ્વયં જ ઉપલબ્ધ થનારા વિશ્વરૂપ, સર્વાદિહિ સૌના આદિ કારણ, 59મો સર્વ દુઃખા સૌના દુઃખોનો નાશ કરનારા, સર્વાર્થ સર્વતો ભદ્ર સર્વ કારણ કારણમ સર્વાતિશયતિ સર્વાધ્યક્ષ સર્વેશ્વર સર્વેશ્વરેશ્વર, 60મો સર્વાર્થ સમસ્ત પુરુષાર્થ રૂપ, સર્વતો ભદ્ર બધી બાજુથી કલ્યાણ રૂપ, સર્વ કારણ કારણ વિશ્વની કારણભૂત પ્રકૃતિના પણ આદિ કારણ, સર્વાથી શયથી બધાથી સર્વ વાતમાં આગળ બ્રહ્મા અને શિવ વગેરેથી પણ અધિક મહિમાવાળા, સર્વાધ્યક્ષ સર્વના સાક્ષી સૌના નિયંતા, સર્વેશ્વરેશ્વર સંપૂર્ણ ઈશ્વરોના પણ ઈશ્વર, બ્રહ્માદિ દેવતાઓના પણ નિયામક, ષડવિંશકો મહાવિષ્ણોર મહાગુહ્યો મહાવિભુ, નિત્યોદિતો નિત્યયુક્તો નિત્યાનંદ સનાતન, 66મો ષડવિંશક એટલે 25 તત્વોથી વિલક્ષણ, 26મું તત્વ પુરુષોત્તમ, પાંચ ઇન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પાંચ ઇન્દ્રિયોના વિષય મન, પાંચ ભૂત, અહંકાર, મહતત્વ, પ્રકૃતિ અને પુરુષ જીવાત્મા, આ 25 તત્વો છે. 25 તત્વો છે, એમનાથી ભિન્ન સર્વજ્ઞ પરમાત્મા 26મું તત્વ છે. તેથી તેને ષડવિંશક કહેવામાં આવ્યું છે. 66મું ષડવિંશક એટલે કે 25 તત્વોથી વિલક્ષણ 26મું તત્વ પુરુષોત્તમ. મહાવિષ્ણુ બધા દેવતાઓમાં મહાન સર્વવ્યાપી ભગવાન વિષ્ણુ, મહાગુહ્ય પરમ ગોપનીય તત્વ, મહાવિભુ પ્રાકૃતિક આકાશ વગેરે, પ્રાકૃત આકાશ વગેરે વ્યાપક તત્વોથી પણ મહાન અને વ્યાપક. 70મું નિત્યોદિત, સૂર્ય વગેરેની જેમ અસ્ત ન થઈને નિત્ય નિરંતર ઉદિત રહેવાવાળા. નિત્યયુક્ત, ચરાચર પ્રાણીઓથી નિત્ય સંયુક્ત અથવા સદા યોગમાં સ્થિત રહેવાવાળા. નિત્યાનંદ, નિત્ય આનંદ સ્વરૂપ સનાતન. 73મું સદા એકરસ રહેવાવાળા. માયા પતિર યોગ પતિ, કેવલ્ય પતિરાત્મભૂ, જન્મ મૃત્યુ જરાતીત કાલાતીતો ભવાતિગ. 74મું માયાપતિ, માયાના સ્વામી. યોગપતિ એટલે યોગપાલક, યોગેશ્વર. કેવલ્ય પતિ એટલે મોક્ષ પ્રદાન કરનાર, કરવાનો અધિકાર રાખવાવાળા, મુક્તિના સ્વામી. આત્મભૂ સ્વતઃ પ્રગટ થવાવાળા, સ્વયંભૂ. જન્મ મૃત્યુ જરાતીત, જન્મ મરણ અને વૃદ્ધાવસ્થા વગેરે શરીરના ધર્મોથી રહિત. કાલાતીત, કાળના વશમાં ન આવનારા. ભવાતિગ, ભવબંધનથી અતીત. 80મું પૂર્ણ સત્યમ, પૂર્ણ સત્ય શુદ્ધ બુદ્ધ સ્વરૂપો, નિત્ય ચિન્મય, યોગ પ્રિયો, યોગ ગમ્યો, ભવબંધેક મોચક. પૂર્ણ એટલે સમસ્ત જ્ઞાન, શક્તિ, ઐશ્વર્ય અને ગુણોથી પરિપૂર્ણ. સત્ય, ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળમાં સદા સમાન રૂપે રહેવાવાળા સત્ય સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ સ્વરૂપ, સ્વાભાવિક શુદ્ધિ અને જ્ઞાનથી સંપન્ન, પ્રકૃતિના સંસર્ગથી રહિત બુદ્ધ સ્વરૂપ પરમાત્મા. નિત્ય ચિન્મય, નિત્ય ચૈતન્ય રૂપ યોગપ્રિય. ચિત્તવૃત્તિઓના નિરોધ રૂપે યોગના પ્રેમી. યોગ ગમ્ય, ધ્યાન અથવા સમાધિ દ્વારા અનુભવમાં આવવા યોગ્ય. ભવબંધેક મોચક, સંસાર બંધનથી એકમાત્ર છોડાવનાર. પુરાણ પુરુષ પ્રત્યેક ચૈતન્ય પુરુષોત્તમ. વેદાંત વેદ્યો દુર્જ્ઞેય સ્તાપત્રય વિવર્જિત. પુરાણ પુરુષ બ્રહ્મા વગેરે પુરુષોથી પણ પ્રાચીન આદિ પુરુષ. પ્રક્ત ચૈતન્ય અંતર્યામી ચેતન. 90મું પુરુષોત્તમ ક્ષર અને અક્ષર પુરુષોત્તમ પુરુષોથી શ્રેષ્ઠ. વેદાંત વેદ્ય ઉપનિષદો દ્વારા જાણવા યોગ્ય. દુર્જ્ઞ એટલે કઠણતાથી અનુભવમાં આવનારા. તાપત્ર વિવર્જિત, આધ્યાત્મિક, આદિદૈવિક અને આદિભૌતિક ત્રણેય તાપોથી રહિત. બ્રહ્મ વિદ્યા શ્રયો અનગ, સ્વપ્રકાશ, સ્વયં પ્રભુ, સર્વોપાય ઉદાસીન, પ્રણવ સર્વત સમ. બ્રહ્મ વિદ્યાશ્રય, બ્રહ્મ વિદ્યાના આશ્રય તેના દ્વારા જાણી શકનારા બ્રહ્મ. અનગ પાપરહિત શુદ્ધ, સ્વપ્રકાશ પોતાના જ પ્રકાશથી પ્રકાશિત થનારા. સ્વયં પ્રભુ, બીજાના સામર્થ્યની અપેક્ષા રહિત સ્વયં સમર્થ. સર્વોપાય, સર્વ સાધન સ્વરૂપ. 99મું ઉદાસીન, રાગ દ્વેષથી રહિત, પક્ષપાત રહિત. સોમો પ્રણવ, ઓમકાર રૂપ શબ્દ બ્રહ્મ. 101 સર્વત સમ, સર્વતરફ સમાન દ્રષ્ટિ રાખનારા. સર્વાનવદ્યો દુષ્પ્રાપ્ય સ્તુરીય સ્તમશ પર કુટસ્થ સર્વસંશિલો સંશિલષ્ટો વાંગમનો ગોચરાતિગ. સર્વાનવદ્ય સર્વની પ્રશંસાને પાત્ર, સર્વદ્વારા સ્તુત્ય. દુષ્પ્રાપ્ય અનન્ય ચિત્તથી ભક્તિ ન કરનારને માટે દુર્લભ. તુરીય જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. આ ત્રણેય અવસ્થાઓથી અતીત ચતુર્થ અવસ્થા સ્વરૂપ. તમસઃ પર, તમોગુણ અને અજ્ઞાનથી પર. કુટસ્થ, એરણની જેમ અવિચળ રૂપે સ્થિર રહેનારા નિર્વિકાર પરમાત્મા. સર્વ સર્વ શ્લિષ્ટ સર્વત્ર વ્યાપક હોવાના કારણે સર્વથી સંયુક્ત વાંગ મનો ગોચરાતિગહ વાણી અને મનની પહોંચની બહાર સંકર્ષણ સર્વહર કાલ સર્વભયંકર અનુલલ્લ અદ્ય ચિત્ર ગતિર મહારુદ્રો દુરાસદ. સંકર્ષણ એટલે કાલ રૂપે સૌના સૌને પોતાના તરફ ખેંચનારા ચતુર્વ્યૂહમાં સંકર્ષણ રૂપ શેષ અવતાર બલરામ. 110 સર્વહર પ્રલય કાળમાં સૌનો સંહાર કરનારા. કાલ યુગ વર્ષ માસ પક્ષ વગેરે રૂપે સંપૂર્ણ વિશ્વને પોતાનો ગ્રાસ એટલે કોળિયું બનાવનારા કાલ નામે ઓળખાતા યમરાજ. સર્વ ભયંકર મૃત્યુ રૂપે સૌને ભય આપનારા. અનુલલંગ્ય અલુ અનુલલ અદ્ય કાલ વગેરે પણ જેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકતા નથી એવા સર્વશ્રેષ્ઠ પરમેશ્વર. ચિત્ર ગતિ વિચિત્ર લીલાઓ કરનારા લીલા પુરુષોત્તમ અથવા વિચિત્ર ગતિએ ચાલનારા. મહારુદ્ર મહાન દુઃખોને દૂર ભગાડનારા. 11 રુદ્રો કરતા પણ મહાન મહેશ્વર. દુરાસદ મોટા મોટા દાનવોને માટે પણ જેમનો સામનો કરવો કઠણ છે એવા દુર્ધર્ષવીર. મૂળ પ્રકૃતિ આનંદ પ્રદ્યુમ્નો વિશ્વમોહન મહામાયો વિશ્વબીજમ પરશક્તિ સુખે કભૂ. મૂળ પ્રકૃતિ એટલે સંપૂર્ણ વિશ્વના મહાકારણ સ્વરૂપ આનંદ સર્વ બાજુથી સુખ પ્રદાન કરવાવાળા આનંદ સ્વરૂપ. પ્રદ્યુમ્ન મહાન બળશાળી કામદેવ ચતુર્વ્યૂહમાં પ્રદ્યુમન સ્વરૂપ. વિશ્વમોહન પોતાના અલૌકિક રૂપ લાવણ્યથી સંપૂર્ણ વિશ્વને મોહિત કરવાવાળા ભગવાન શ્રીકૃષ્ણ. મહામાય માયાવીઓ પર પણ માયા નાખનારા મહાન માયાવી. વિશ્વબીજમ જગતની ઉત્પત્તિના આદિ કારણ. પરશક્તિ મહાન સામર્થ્યશાળી સુખેક ભૂહ સુખના એકમાત્ર ઉત્પત્તિ સ્થાન. સર્વ કામ્યો અનંત નીલ અનંત લીલ સર્વભૂત વંશકર અનિરુદ્ધ સર્વજીવો ઋષિકેશો મનઃપતિ. સર્વ કામ્ય સૌની કામનાના વિજય અનંત લીલ જેમની લીલાઓનો અંત નથી એવા ભગવાન. સર્વભૂત વંશકર સંપૂર્ણ પ્રાણીઓને પોતાના વશમાં કરવાવાળા. અનિરુદ્ધ સંગ્રામમાં જેમની ગતિને કોઈ રોકી શકતું નથી એવા પરાક્રમી શુરવીર. ચતુર્વ્યૂહમાં અનિરુદ્ધ સ્વરૂપ. સર્વજીવ સર્વને જીવન પ્રદાન કરવાવાળા સર્વના આત્મા. ઋષિકેશ ઇન્દ્રિયોના સ્વામી. મનઃપતિ મનના સ્વામી હૃદયેશ્વર. નિરૂપાધિ પ્રિયો હંસો અક્ષર સર્વનિયોજક. બ્રહ્મ પ્રાણેશ્વર સર્વભૂત ભૃદ દેહ નાયક. નિરૂપાધિ પ્રિય જેમની બુદ્ધિમાંથી ઉપાધિકૃત ભેદ બ્રહ્મ દૂર થઈ ગયા છે તે જ્ઞાની પરમહંસોના પણ પ્રિયતમ. હંસ હંસ સ્વરૂપ ધારણ કરીને સનકાદિકોને ઉપદેશ કરવાવાળા. અક્ષર કદી નષ્ટ ન થનારા આત્મા. સર્વનિયોજક સર્વને વિભિન્ન કર્મમાં લગાડનારી. સૌના પ્રેરક સૌના સ્વામી બ્રહ્મ પ્રાણેશ્વર બ્રહ્માજીના પ્રાણોના સ્વામી. સર્વભૂત ભૃત સંપૂર્ણ ભૂતોનું ભરણ પોષણ કરવાવાળા. દેહનાયક શરીરનું સંચાલન કરવાવાળા. ક્ષેત્રજ્ઞ પ્રકૃતિ સ્વામી પુરુષો વિશ્વ સૂત્રધુક અંતર્યામી ત્રિધાન ત્રિધામાંત સાક્ષી નિર્ગુણ સ્વરૂપ નિર્ગુણ ઈશ્વર. ક્ષેત્રજ્ઞ સંપૂર્ણ ક્ષેત્રો શરીરોમાં સ્થિત થઈને તેમનું જ્ઞાન ધરાવનારા. પ્રકૃતિ સ્વામી જગતની કારણભૂતા પ્રકૃતિના સ્વામી. 141 પુરુષ સમસ્ત શરીરોમાં શયન કરવાવાળા અંતર્યામી. વિશ્વસૂત્રધક સંસારરૂપી નાટકના સૂત્રધાર અંતર્યામી. અંતકરણમાં બિરાજમાન પરમેશ્વર. ત્રિધામાં ભૂ ભુવ સ્વઃ રૂપ ત્રણ ધામવાળા ત્રિલોકમાં વ્યાપ્ત. અંતઃ સાક્ષી અંતકરણના દ્રષ્ટા. નિર્ગુણ ગુણાતીત ઈશ્વર સંપૂર્ણ ઐશ્વર્યથી સંપન્ન. યોગી ગમ્ય પદ્મનાભ શેષશાયી શ્રીહપતિ શ્રી શિવોપાસ્ય પાદોબ્જો નિત્ય શ્રી શ્રી નિકેતન. યોગી ગમ્ય યોગીઓના અનુભવમાં આવનારા પદ્મનાભ પોતાની નાભિથી કમળ પ્રગટ કરનારા. 150 શેષશાયી શેષનાગની સૈયા પર શયન કરનારા. 151 શ્રીયપતિ લક્ષ્મીના સ્વામી શ્રી શિવોપાસ્ય પાદાબ્જ પાર્વતી સહિત ભગવાન શિવ જેમના ચરણ કમળોની ઉપાસના કરે છે તે ભગવાન વિષ્ણુ નિત્ય શ્રી કદી વિલગ્ન થનારી લક્ષ્મીની શોભાથી યુક્ત શ્રી નિકેતન ભગવતી લક્ષ્મીના હૃદય મંદિરમાં નિવાસ કરનારા નૃત્ય વૃક્ષ સ્થલ સ્થલશ્રી સ્થશ્રી શ્રીનિધિ શ્રીધરો હરિ વશ્ય શ્રી શ્રીનર નિશ્ચલ શ્રીદો વિષ્ણુ ક્ષીરાબ્ધિ મંદિર નૃત્ય વૃક્ષ સ્થલ સ્થશ્રી જેમના વૃક્ષ સ્થલમાં લક્ષ્મી સદા નિવાસ કરે છે એવા ભગવાન વિષ્ણુ શ્રીનિધિ શોભાના ભંડાર સર્વ પ્રકારની સંપત્તિઓના આધાર શ્રીધર જગત જનની શ્રીને હૃદયમાં ધારણ કરવાવાળા હરિ પાપહારી ભક્તોના મન હરનારા વશ્ય શ્રીહિ લક્ષ્મીને સદા પોતાના વશમાં રાખનારા નિશ્વલ શ્રીદહ શ્રીધર સંપત્તિ પ્રદાન કરનારા વિષ્ણુ સર્વત્ર વ્યાપક શિરાબ્દી મંદિર શ્રી સાગરને પોતાનું નિવાસ સ્થાન બનાવનાર કોસ્તુભોદ ભાસિતો રસ્કો માધવો જગદ્ધાદાર્તિહા શ્રીવત્સ વક્ષા નિશમકલ્યાણ ગુણભાજનમ કોસ્તુભોદ ભાસિતો રસ્ક કોસ્તુભ મણિની પ્રભાથી પ્રકાશિત હૃદયવાળા માધવ જગન્માતા લક્ષ્મીજીના સ્વામી અથવા મધુવંશમાં પ્રાદુર્ભૂત ભગવાન શ્રીકૃષ્ણ જગદાર્તિહા સમસ્ત સંસારની પીડા દૂર કરવાવાળા શ્રીવત્સ વક્ષાહા વૃક્ષ સ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન ધારણ કરવાવાળા નિસિમ કલ્યાણ ગુણ ભાજનમ સીમારહિત કલ્યાણમય ગુણોના આધાર પિતાંબરો જગન્નાથો જગત ત્રાતા જગત પિતા જગદ ધાંધુ જગત સ્ત્રષ્ટા જગત ધાતા જગન્નિધિ પિતાંબર એટલે પીળું વસ્ત્ર ધારણ કરનારા જગન્નાથ જગતના સ્વામી જગત ત્રાતા સંપૂર્ણ વિશ્વના રક્ષક જગત પિતા સમસ્ત સંસારના જન્મદાતા જગત બંધુ બંધુની જેમ જગતના જીવોની સહાયતા કરવાવાળા જગત ત્રષ્ટા એટલે જગતની સૃષ્ટિ કરવાવાળા બ્રહ્મારૂપ જગત ધાતા અખિલ વિશ્વનું ભરણ પોષણ કરવાવાળા વિષ્ણુરૂપ જગન્નિધિ પ્રલયના સમયે સંપૂર્ણ જગતને બીજ રૂપે ધારણ કરવાવાળા જગદેક સ્ફુરો સ્ફુરદ્રિયો જગદેક સ્ફુર સ્ફુરદ્ધિર્યો નાહમવાદી જગન્મય સર્વાશ્રયમય સર્વસિદ્ધાર્થ સર્વરંજિત જગદેક સ્ફુર્યદ્રિય સંસારમાં એકમાત્ર પ્રસિદ્ધ પરાક્રમી નાહમવાદી અહંકાર રહિત જગન્મય વિશ્વરૂપ સર્વાશ્રયમય જેમનું બધું જ આશ્ચર્યમય છે એવા અથવા સંપૂર્ણ આશ્ચર્યથી યુક્ત સર્વ સિદ્ધાર્થ પૂર્ણ કામ હોવાના કારણે જેમના બધા પ્રયોજનો સદા સિદ્ધ છે એવા પરમેશ્વર સર્વરંજિત દેવતા દાનવ અને માનવ વગેરે બધા પ્રાણી જેમને રીઝવવાની ચેષ્ટામાં લાગ્યા રહે છે એવા ભગવાન સર્વમો ધોધ્યુમો બ્રહ્મ રુદ્રાધુ કૃષ્ણચેતન શંભો પિતામહો બ્રહ્મ પિતા શક્રાદધીશ્વર સર્વમો ધોધ્ય જેમના સંપૂર્ણ ઉદ્યોગ સફળ થાય છે કદી વ્યર્થ જતા નથી એવા ભગવાન વિષ્ણુ બ્રહ્મ રુદ્રાર્ધુ કૃષ્ણ ચેતન બ્રહ્મા અને રુદ્ર વગેરેથી ઉત્કૃષ્ટ ચેતનવાળા સંભોહો પિતામહ શંકરના પિતા ભગવાન બ્રહ્માને પણ જન્મ આપનારા શ્રી વિષ્ણુ બ્રહ્મ પિતા બ્રહ્માજીને ઉત્પન્ન કરવાવાળા શક્રાદ્યધીશ્વર ઇન્દ્ર વગેરે દેવતાઓના સ્વામી સર્વદેવ પ્રિય સર્વદેવ મૂર્તિર નુત્તમ સર્વદેવી શરણમ સર્વદેવેક દેવતા સર્વદેવ પ્રિય સંપૂર્ણ દેવતાઓના પ્રિય સર્વદેવ મૂર્તિ સમસ્ત દેવ સ્વરૂપ અનુત્તમ એટલે જેમનાથી ઉત્તમ બીજું કોઈ નથી સર્વશ્રેષ્ઠ 190 સર્વદેવેક શરણમ સમસ્ત દેવતાઓના એકમાત્ર આશ્રય સર્વદેવેક દેવતા એટલે સંપૂર્ણ દેવતાઓના એકમાત્ર આરાધ્ય દેવ યજ્ઞ ભોગ્ય યજ્ઞ ફલદો યજ્ઞેશો યજ્ઞ ભાવન યજ્ઞતા યજ્ઞ ત્રાતા યજ્ઞ ઉમા ઉમાન વન્વ માલી દ્વિજ પ્રિય યજ્ઞ ભૂક એટલે સમસ્ત યજ્ઞોના ભોગતા યજ્ઞ ફલદ સંપૂર્ણ યજ્ઞનું ફળ આપનારા યજ્ઞેશ યજ્ઞોના સ્વામી યજ્ઞ ભાવના યજ્ઞના વેદમય વાણી દ્વારા યજ્ઞોને પ્રગટ કરવા વાળા, યજ્ઞ ત્રાતા યજ્ઞ વિરોધી અસુરોનો વધ કરીને યજ્ઞોની રક્ષા કરવા વાળા, યજ્ઞ પુમાન યજ્ઞ પુરુષ યજ્ઞના અધિષ્ઠાતા દેવતા, વનમાલી પરમ મનોહર વનમાળા ધારણ કરવા વાળા, દ્વિજ પ્રિય બ્રાહ્મણોના પ્રેમી અને પ્રિયતમ, દ્વિજે કમાનંદો વિપ્ર કુલ દેવો અસુરાંત કહ સર્વ દૃષ્ટાંત કૃત્સ સર્વ સજ્જનાન નિપાલક. બસોમું દ્વિજે કમાનદ બ્રાહ્મણોને એકમાત્ર સન્માન આપનારા, વિપ્રફુલ દેવ બ્રાહ્મણ વંશને પોતાના આરાધ્ય દેવ માનનારા, અસુરાંત કહ સંસારમાં શાંતિ ફેલાવનારા અસુરોના પ્રાણહંતા, સર્વદૃષ્ટા અંતકૃત સમસ્ત દૃષ્ટોનો અંત કરવાવાળા, સર્વ સજ્જન અન્ય પાલક સર્વ સંપૂર્ણ સાધુ પુરુષોના એકમાત્ર પાલક, સપ્તલોકેર જઠર સપ્તલોકેર મંડન સૃષ્ટિ સ્થિત્યંતકૃ ચક્રી સારંગ ધન્વા ગદાધર. સપ્તલોકેક જઠર ભૂલોક ભૂર્વલોક સર્વલોક મહલોક જનલોક તપોલોક અને સત્યલોક આ સાતે લોકોને પોતાના એકમાત્ર ઉદરમાં સ્થાપિત કરવાવાળા, સપ્તલોકે મંડન સાતે લોકોના એકમાત્ર શૃંગાર પોતાની જ શોભાથી સમસ્ત લોકોને વિભૂષિત કરવાવાળા, સૃષ્ટિ સ્થિત્યનંતકૃત સંસારની સૃષ્ટિ પાલન અને સંહાર કરનારા, ચક્રી સુદર્શન ચક્ર ધારણ કરવાવાળા, સારંગ ધન્વા સારંગ નામનું ધનુષ્ય ધારણ કરવાવાળા, ગદાધર કૌમુદકી નામની ગદા ધારણ કરવાવાળા, શંખ ભ્રુ નનંદી નંદકી પદ્મા પાણીર ગરુડ વાહન, અનિર્દેશ્ય વપુ સર્વ પૂજ્ય સ્ત્રી લોક્ય પાવન, શંખભૃત એક હાથમાં પાંચજન્ય નામનો શંખ ધારણ કરનારા, નંદકી નનંદકી નંદક નામનું ખડક તલવાર ધારણ કરનારા બાંધનારા, પદ્મ પાણી હાથમાં કમળ ધારણ કરનારા, ગરુડવાહન પક્ષીઓના રાજા વિનીતા નંદન ગરુડ પર સવારી કરનારા, અનિર્દેશ્ય વપુ જેમના દિવ્ય સ્વરૂપનું કોઈ રીતે પણ વર્ણન કે સંકેત આપી ન શકાય એવા અનિર્વચનીય શરીરવાળા, સર્વ પૂજ્ય દેવતા દાનવ અને મનુષ્ય વગેરે બધાના પૂજનીય, ત્રિલોક્ય પાવન પોતાના દર્શન અને સ્પર્શ વગેરેથી ત્રિભુવનને પાવન કરનારા, અનંત કીર્તિની કીર્તિર્ની સિમપૌરુષ સર્વમંગલ, સૂર્યકોટી પ્રતિકાશો યમકોટી દુરાસદ, અનંત કીર્તિ શેષ અને શારદા પણ જેમની કીર્તિનો પાર પામી શકે નહીં એવા અપાર શ્રેયસવાળા, નિશિમ પૌરુષ અપાર પુરુષાર્થવાળા અમિત પરાક્રમી સર્વમંગલ, સૌનું મંગળ કરવાવાળા અથવા સૌને માટે મંગલરૂપ સૂર્યકોટી પ્રતિકાશ કરોડો સૂર્ય જેવા તેજસ્વી, યમકોટી દુરાસદ કરોડો યમરાજ માટે પણ દુર્ધર્ષ, કંદર્પ કોટી લાવણ્ય દુર્ગા કોટ્યરી મર્દન, સમુદ્ર કોટી ગંભીર ગંભીર સ્તીર્થ કોટી સમારદય, કંદર્પ કોટી લાવણ્ય કરોડો કામદેવ સમાન મનોહર કાંતિવાળા, દુર્ગા કોટ્યરી મર્દન કરોડો દુર્ગા જેવા શત્રુઓને મસળી નાખનારા, સમુદ્ર કોટી ગંભીર કરોડો સમુદ્રો સમાન ગંભીર, તીર્થ કોટી સમારદય કરોડો તીર્થ સમાન પાવન નામવાળા, બ્રહ્મ કોટી જગત સ્રષ્ટા વાયુ કોટી મહાબલ કોટી નંદુ જગદાનંદી શંભુ કોટી મહેશ્વર, બ્રહ્મ કોટી જગત સ્રષ્ટા કરોડો બ્રહ્માના જેવા સંસારનું સર્જન કરનારા, વાયુ કોટી મહાબલ કરોડો વાયુ સમાન મહાબળી, કોટિનંદુ જગદાનંદી કરોડો ચંદ્રમાની જેમ જગતને આનંદ આપનારા, શંભુ કોટી મહેશ્વર કરોડો શંકર જેવા મહેશ્વર મહાન ઐશ્વર્યશાળી, કુબેર કોટી લક્ષ્મી વાંગ શક્ર કોટી વિલાસવાન હિમવત કોટી નિષ્કંપ કોટી બ્રહ્માંડ વિગ્રહ, કુબેર કોટી લક્ષ્મીવાન કરોડો કુબેર જેવા સંપત્તિવાળા, કરોડો કુબેર જેવા સંપત્તિશાળી શક્ર કોટી વિલાસવાન કરોડો ઇન્દ્ર સમાન ભોગ વિલાસના સાધનોમાં પરિપૂર્ણ હિંમત હિંમત કોટી નિષ્કંપ કરોડો હિમાલય જેવા અચલ કોટી બ્રહ્માંડ વિગ્રહ પોતાના શ્રી વિગ્રહમાં કોટી કોટી બ્રહ્માંડને ધારણ કરવા વાળા મહાવિરાટ સ્વરૂપ કોટ્ય સ્વ મેઘ પાપ ન પાપધ્નો યજ્ઞ કોટી સમાર્ચન સુધા કોટી સ્વાસ્થ્ય હેતુ કામધૂક કોટી કામદાહ કોટ્યશ્વ મેઘ પાપનઘ કરોડો અશ્વમેઘ યજ્ઞ જેવા પાપનાશક યજ્ઞ કોટી સમાર્ચન કરોડો યજ્ઞ સમાન પૂજન સામગ્રીથી પૂજનારા સુધા કોટી સ્વાસ્થ્ય હેતુ કોટી કોટી અમૃત સમાન સ્વાસ્થ્ય રક્ષાના સાધન કામધૂ કકોટી કામદહ કરોડો કામધેનુ સમાન મનોરથ પૂર્ણ કરનારા બ્રહ્મ વિદ્યા કોટી રૂપ સિપી વૃષ્ટિ શુચિ સ્રવાહ વિશ્વમ ભરસ્તીર્થ પાદ પુણ્ય શ્રવણ કીર્તન બ્રહ્મ વિદ્યા કોટી રૂપ કરોડો બ્રહ્મ વિદ્યા સમાન જ્ઞાન સ્વરૂપ 240મું સિપી વૃષ્ટિ સૂર્યના કિરણોમાં સ્થિત રહેવા વાળા શુચિ સ્રવાહ પવિત્ર યશવાળા વિશ્વંભર સંપૂર્ણ વિશ્વનું ભરણ પોષણ કરનારા તીર્થપાદ તીર્થોના જેવા પવિત્ર ચરણોવાળા પુણ્ય શ્રવણ કીર્તન જેમના નામ ગુણ મહિમા તથા સ્વરૂપ વગેરેનું શ્રવણ અને કીર્તન પરમ પવિત્ર તથા પાવન છે એવા ભગવાન આદિ દેવો જગજ જેત્રો મુકુંદ કાલ નેમિહા વૈકુંઠો અનંત મહાત્મયો મહાયોગેશ્વરોત્સવ આદિદેવ આદિ દેવતા સૌના અધિકારણ અને પ્રકાશમાન જગજ જેત્ર વિશ્વ વિજયી મુકુંદ મોક્ષદાતા કાલ નેમિહા કાલનિમી નામના દૈત્યનો વધ કરનારા વૈકુંઠ પરમધામ સ્વરૂપ અનંત મહાત્મય જેમના મહિમાનો અંત નથી એવા મહા મહિમાવંત પરમેશ્વર મહાયોગેશ્વરો ઉત્સવ મોટા મોટા યોગેશ્વરો માટે જેમના દર્શન ઉત્સવ રૂપે છે એવા ભગવાન નૃત્ય તૃપ્તો લસદભાવો નિસંકો નરકાંતક દિનાનાથેક શરણમ વિશ્વેક વ્યસા નાપ નિત્ય તૃપ્ત પોતે પોતના પોતાનામાં સદા તૃપ્ત રહેનારા લસદભાવ સુંદર સ્વભાવવાળા નિશંક અદ્વિતીય હોવાના કારણે ભય શંકાથી રહિત નરકાંતક નરકના ભયનો નાશ અથવા નરકાસુરનો વધ કરનારા દિનાનાથેક શરણમ દિનજનો અને અનાથોનો એકમાત્ર શરણ આપવાવાળા વિશ્વેક વ્યસ નાપ સંસારના એકમાત્ર સંકટ હરનારા જગત કૃપાક્ષમો નૃત્ય કૃપાલુ સજ્જનાશ્રય સજ્જન આશ્રય યોગેશ્વર સદોદીર્ણો વૃદ્ધિક્ષય વિવર્જિત જગત કૃપાક્ષમ સંપૂર્ણ વિશ્વ પર કૃપા કરવામાં સમર્થ નિત્યમ કૃપાલુ સદા સ્વભાવથી જ કૃપા કરવાવાળા સજ્જનાશ્રય સત્પુરુષોના શરણદાતા યોગેશ્વર સંપૂર્ણ યોગો તથા તેમના દ્વારા પ્રાપ્ત થનારી સિદ્ધિઓના સ્વામી સદોદીર્ણ સદા અભ્યુદયશીલ નિત્ય ઉદ્ધાર સદા સર્વથી શ્રેષ્ઠ વૃદ્ધિ ક્ષય વિવર્જિત વૃદ્ધિ અને હાસરૂપી વિકાર રહિત અધોક્ષજો વિશ્વરે તાહા પ્રજાપતિ સતાધિપ શક્ર બ્રહ્માર્ચિત પદ શંભુ બ્રહ્મ ધોર્વ ધામગ અધોક્ષજ ઇન્દ્રિયોના વિષયોથી પર પોતાના સ્વરૂપથી ક્ષીણ ન થનાર વિશ્વરેતા સંપૂર્ણ વિશ્વ જેમની વીર્યથી ઉત્પન્ન થયું છે તે પરમેશ્વર પ્રજાપતિ સતાધિપ સેંકડો પ્રજાપતિઓના સ્વામી શક્ર બ્રહ્માર્ચિત પદ શક્ર બ્રહ્માર્ચિત પદ ઇન્દ્ર અને બ્રહ્મા દ્વારા પૂજિત ચરણોવાળા શંભુ બ્રહ્મોધુર બ્રહ્મોધ્વ ધામગહ ભગવાન શંકર અને બ્રહ્માજીના ધામથી પણ ઉપર બિરાજમાન વૈકુંઠ ધામમાં નિવાસ કરનારા સૂર્ય સોમેક્ષણો વિશ્વભોક્તા સર્વસ્ય પારગહ જગત સેતુ ધર્મ તુ ધરો વિશ્વ ધુરંધર સૂર્ય સોમેક્ષણ સૂર્ય અને ચંદ્રમા રૂપી નેત્રોવાળા વિશ્વભોક્તા વિશ્વનું પાલન કરવાવાળા સર્વસ્ય પારગહ સર્વથી પરે બિરાજમાન જગત સેતુ સંસાર સાગરથી પાર થવા માટે સેતુરૂપ ધર્મ સેતુરૂપ ધર્મ મર્યાદાનું પાલન કરવાવાળા વિશ્વ ધુરંધર શેષનાગ રૂપે સમસ્ત વિશ્વનો ભાર વહન કરનારા, નિર્મમ નિર્મમો અખિલ લોકેશો નિસંકોદ અદ્ભુત ભોગવાન, વિશ્વમાયો વિશ્વ વશ્યમાયો વશ્ય વિશ્વો વિશ્વક્ષેન સુરોત્તમ નિર્મમ, આસક્તિ અને મમતાથી રહિત અખિલ લોકેશ સંપૂર્ણ લોકોનું શાસન કરનારા, નિશંક આસક્તિ રહિત અદ્ભુત ભોગવાન આશ્ચર્યજનિક ભોગ સામગ્રીથી સંપન્ન, વશ્યમાય માયાને વશમાં રાખનારા, વશ્ય વિશ્વ વિશ્વને વશ રાખનારા, વિશ્વક સેના યુદ્ધને માટે કરાયેલી તૈયારી માત્રથી જ દૈત્ય સેનાને છિન્ન ભિન્ન કરી નાખનારા, સુરોત્તમ સમસ્ત દેવતાઓમાં શ્રેષ્ઠ સર્વશ્રેય પતિર દિવ્યો અનર્ધ્ય ભૂષણ ભૂષિત, સર્વલક્ષણ લક્ષણ્ય દેવેન્દ્ર દર્પહા, સર્વશ્રેય પતિ સમસ્ત કલ્યાણના સ્વામી, દિવ્ય અલૌકિક સૌંદર્ય સૌંદર્ય માધુરી વગેરેથી સંપન્ન, અનગ્ય ભૂષણ ભૂષિત અમૂલ્ય આભૂષણોથી વિભૂષિત, સર્વલક્ષણ લક્ષણ્ય સમસ્ત શુભ લક્ષણો યુક્ત, સર્વદૈત્યેન્દ્ર દર્પહા સમસ્ત દૈત્યપતિઓના ગર્વનો નાશ કરનારા, સમસ્ત દેવ સર્વસ્વ સર્વદેવત નાયક, સમસ્ત દેવ કવચમ સર્વદેવ શિરોમણી, સમસ્ત દેવ સર્વસ્વમ સંપૂર્ણ દેવતાઓના સર્વસ્વ, સર્વદેવતા નાયક સમસ્ત દેવતાઓના નેતા, સમસ્ત દેવ કવચમ બધા દેવતાઓનું કવચની જેમ રક્ષા કરનારા, સર્વદેવ શિરોમણી સંપૂર્ણ દેવતાઓના શિરોમણી, સમસ્ત દેવતા દુર્ગ પ્રપન્ના નિપંજર સમસ્ત ભય રન્નામા ભગવાન વિષ્ટર સ્વાહા, સમસ્ત દેવતા દુર્ગ મજબૂત કિલ્લાની જેમ સર્વ દેવતાની રક્ષા કરવાવાળા, પ્રપન્ન નાશાની પંજર શરણાગતોની રક્ષા માટે વજ્રમય પિંજરા સમાન, સમસ્ત ભય હન્નામાં જેમનું નામ તમામ ભયોને હરનારું છે એવા ભગવાન વિષ્ણુ, ભગવાન એટલે પૂર્ણ ઐશ્વર્ય ધર્મ યશ શ્રી જ્ઞાન અને વૈરાગથી સંપન્ન, વિષ્ટર સ્વા દર્ભની મુઠ્ઠીના જેવા કાનવાળા, વિભુ સર્વ હિતોર્દકો હતારી સ્વર્ગતિ પ્રદ સર્વદેવક જીવેશુ બ્રાહ્મણાદિની યોજક, વિભુ સર્વત્ર વ્યાપક સર્વ હિતોર્દક સર્વના માટે હિતકર ભવિષ્યનું નિર્માણ કરવાવાળા, 299મું હતારી જેમના શત્રુ નષ્ટ થઈ ચૂક્યા છે શત્રુહીન, 300મું સ્વર્ગતિ પ્રદ સ્વર્ગીય ઉચ્ચ ગતિ પ્રદાન કરનારા, 301મું સર્વદેવત જીવેશ સમસ્ત દેવતાઓના જીવનના સ્વામી, બ્રાહ્મણ આદિ નિયોજક બ્રાહ્મણ વગેરે વર્ણોને પોતપોતાના ધર્મમાં નિયુક્ત કરનારા, બ્રહ્મ શંભુ પરાર્ધ આયુ બ્રહ્મ જ્યેષ્ઠ શિશુર વષ્ટા વિરા અભક્ત પરાધીન સ્તુત્ય સ્તોત્રાર્થ સાધક, 303 બ્રહ્મા બ્રહ્મ શંભુ પરાર્ધાયુ બ્રહ્માને શિવ કરતા અનંત ગણા આયુષ્યવાળા, બ્રહ્મ જ્યેષ્ઠ બ્રહ્માજીથી પણ જ્યેષ્ઠ શિશુ સ્વરાટ બાલ મુકુંદ રૂપે શોભનારા, વિરાટ વિશેષ શોભા સંપન્ન અખિલ બ્રહ્માંડમય વિરાટ રૂપધારી ભગવાન, ભક્ત પરાધીન પ્રેમ વિવશ થઈને ભક્તોને આધીન રહેવા વાળા, સ્તુત્ય સ્તુતિ કરવા યોગ્ય, 309 સ્તોત્રાર્થ સાધક સ્તોત્રમાં કહેલા અર્થને સિદ્ધ કરનારા,